શ્રીમદ ભાગવત 12મો સ્કંદ 11મો અધ્યાય ભગવાનના અંગો ઉપાંગો અને આયુધોનું રહસ્ય તથા વિભિન્ન સૂર્યગણોનું વર્ણન. સોનકજીએ કહ્યું, સુતજી, તમે ભગવાનના પરમ ભક્ત અને બહુ શ્રુતોમાં શ્રેષ્ઠ છો. અમે લોકો સઘળા શાસ્ત્રોના સિદ્ધાંત વિશે આપને એક વિશેષ પ્રશ્ન પૂછવા ઈચ્છીએ છીએ, કેમ કે તમે તેના મર્મગ્ન છો. અમે લોકો ક્રિયાયોગનું અર્થાત ભગવાનની પૂજાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, કેમ કે તેનું સાવધાનીપૂર્વક યથાયોગ્ય આચરણ કરવાથી મરણશીલ મનુષ્ય અમરત્વને પ્રાપ્ત થઈ જાય છે. તેથી અમારે એ જાણવું છે કે પાંચરાત્ર વગેરે વિધિ જાણનારા લોકો માત્ર કૈવલ્ય સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાનની આરાધના કરે છે ત્યારે ક્યાં ક્યાં તત્વોથી તેમના ચરણાદિ અંગો, ગરુડાદિ ઉપાંગો, સુદર્શનાદિ આયુધો અને કૌસ્તુભાદિ આભૂષણોની કલ્પના કરે છે. ભગવાન આપનું કલ્યાણ કરે. સુતિજીએ કહ્યું, સોનકજી, બ્રહ્મા વગેરે આચાર્યોએ, વેદોએ અને પાંચરાત્ર વગેરેમાં વિષ્ણુ ભગવાનની જે જે વિભૂતિઓનું વર્ણન કર્યું છે, હું શ્રી ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કરીને તે તમને સંભળાવું છું. ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે તેમાં ચૈતન્યનો પ્રવેશ થાય ત્યારે આ ત્રણેય લોક તેમાં દેખાય છે. તે વિરાટ સ્વરૂપ પ્રકૃતિ, સૂત્રાત્મા, મહતત્વ, અહંકાર અને પંચ તન્માત્રાઓ આ નવ તત્વો સાથે 11 ઇન્દ્રિયો તથા 5 મહાભૂત આ 16 વિકારોથી બનેલું છે. આ ભગવાનનું જ પુરુષ રૂપ છે. પૃથ્વી તેના ચરણ છે, સ્વર્ગ મસ્તક છે, અંતરિક્ષ નાભિ છે, સૂર્ય નેત્ર છે, વાયુ નાસિકા છે અને દિશાઓ કાન છે, પ્રજાપતિ લિંગ છે, મૃત્યુ ગદા છે, લોકપાલો તેમની ભુજાઓ છે, ચંદ્રમા મન છે અને યમરાજ ભ્રુકુટી છે, ઉપરનો હોઠ લજ્જા છે, નીચેનો હોઠ લોભ છે, ચંદ્રમાની ચાંદની તેમની દંત પંક્તિઓ છે અને ભ્રાંતિ તેમનું હાસ્ય છે, વૃક્ષો તેમના રૂવાડા છે અને વાદળો તેમના મસ્તક પરના કેશ છે. સોનકજી, જે રીતે આ વ્યષ્ટિ પુરુષ પોતાના માપથી 7 વેતનો છે તે જ પ્રમાણે તે સમષ્ટિ પુરુષ પણ તેમના કલ્પેલા લોકો સહિત પોતાની 7 વેતનો છે. ભગવાન સ્વયં અજન્મા છે. તેઓ કૌસ્તુભ મણિના બહાને જીવ ચૈતન્ય રૂપ આત્મજ્યોતિને અને તે કૌસ્તુભ મણિની સર્વવ્યાપક કાંતિને જ વૃક્ષ સ્થળમાં શ્રીવત્સ રૂપે ધારણ કરે છે. તેઓ પોતાની સત્વ, રજ વગેરે ગુણોવાળી માયાને વનમાળાના રૂપમાં, છંદોને પિતાંબરના રૂપમાં તથા અ ઉ મ આ ત્રણ માત્રાવાળા પ્રણવને યજ્ઞોપવિતના રૂપમાં ધારણ કરે છે. દેવાધિદેવ ભગવાન સાંખ્ય અને યોગરૂપી મકરાકૃત કુંડળો તથા બધા લોકોને અભય કરનારા બ્રહ્મલોકને મુકુટના રૂપમાં ધારણ કરે છે. મૂળ પ્રકૃતિ જ તેમની શેષશૈયા છે, જેના પર તેઓ બિરાજે છે અને ધર્મ જ્ઞાન વગેરેથી યુક્ત સત્વગુણ જ તેમની નાભી છે. માનસિક સામર્થ્ય, ઇન્દ્રિયોની શક્તિ, શારીરિક શક્તિથી યુક્ત પ્રાણતત્વરૂપી તેમની કૌમુદકી ગદા છે. તેઓ જલતત્વરૂપી પાંચજન્ય શંખ અને તેજ તત્વરૂપી સુદર્શન ચક્રને ધારણ કરે છે. આકાશ જીવ નિર્મળ તેમનું ખડગ, તમોમય અજ્ઞાનરૂપી ઢાલ, કાલરૂપી સરંગ, ધનુષ્ય અને કર્મરૂપી તર્કસ ભાથો ધારણ કરેલા છે. ઇન્દ્રિયોને જ ભગવાન બાણોના રૂપમાં ધારણ કરે છે. ક્રિયાશક્તિ રૂપી મન તેમનો રથ છે. પાંચ તન્માત્રાઓ રથનો બહારનો ભાગ છે અને વર ભય વગેરે મુદ્રાઓ જે સ્વરૂપમાં ધારણ કરે છે તે ભગવાનની વરદાન અને અભયદાન મૂર્તિઓ કહેવાય છે. સૂર્યમંડળ અથવા અગ્નિમંડળ જ ભગવાનની પૂજાનું સ્થાન છે. અંતઃકરણની શુદ્ધિ જ મંત્ર દીક્ષા છે અને પોતાના બધા પાપોને નષ્ટ કરી દેવા એ જ ભગવાનની પૂજા છે. બ્રાહ્મણો, સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય છ પદાર્થોનું નામ જ લીલા કમળ છે, જેને ભગવાન પોતાના શ્રીહસ્તમાં ધારણ કરે છે. ધર્મ અને યશ ક્રમશઃ ચામર અને પંખાના રૂપમાં છે. પોતાના નિર્ભય ધામ એવા વૈકુંઠનું તેમણે છત્ર ધારણ કરેલું છે. ત્રણે વેદ એ જ ગરુડ છે, એ જ અંતર્યામી પરમાત્માને લઈ જાય છે. આત્મસ્વરૂપ ભગવાનની ક્યારેય વિખૂટી ન પડનારી આત્મશક્તિનું નામ જ લક્ષ્મી છે. ભગવાનના પાર્ષદોના નાયક વિશ્વવિખ્યાત વિશ્વકસેનજી સ્વયં પાંચરાત્ર વગેરે આગમ તંત્રોની મૂર્તિ છે. ભગવાનના સ્વાભાવિક ગુણો તરીકે અણિમા મહિમા વગેરે અષ્ટસિદ્ધિઓ અને નંદ સુનંદ વગેરે આઠ પાર્ષદો તે દ્વારપાલો છે. સોનકજી, સ્વયં ભગવાન જ વાસુદેવ, શંકરસણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ ચાર મૂર્તિઓના રૂપમાં રહેલા છે, તેથી તેઓ ચતુર્વ્યૂહ રૂપે કહેવાય છે. તેઓ જ જાગૃત અવસ્થાના અભિમાની વિશ્વ સંજ્ઞાવાળા બનીને શબ્દ સ્પર્શ વગેરે બાહ્ય વિષયોને ગ્રહણ કરે છે અને તે જ ભગવાન સ્વપ્ન અવસ્થાના અભિમાની તેજ સંજ્ઞા બનીને બાહ્ય વિષયો વિના જ મનોમન અનેક વિષયોને જુએ છે અને ગ્રહણ કરે છે. તે જ પ્રભુ સુષુપ્તિ અવસ્થાના અભિમાની પ્રાજ્ઞ સંજ્ઞા વિષય અને મનના સંસ્કારોથી યુક્ત બનીને અજ્ઞાનથી સ્વયં આચ્છાદિત થઈ જાય છે અને તે જ પ્રભુ ત્રણેય અવસ્થાના સાક્ષી તરીકે ત્રણેયથી અલગ રહી તુરીય સંજ્ઞા પામે છે. આ તુરીય તત્વ જ સમગ્ર જ્ઞાનનું અધિષ્ઠાન આધાર છે. આ પ્રમાણે અંગ, ઉપાંગ, આયુધ અને આભૂષણોથી યુક્ત તથા વાસુદેવ, શંકરસણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ ચાર મૂર્તિઓના રૂપમાં પ્રગટ સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ જ ક્રમશઃ વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ અને તુરીય રૂપે પ્રકાશિત થાય છે. સોનકજી, તે જ સર્વ સ્વરૂપ ભગવાન વેદોના મૂળ કારણ છે. તેઓ સ્વયં પ્રકાશ અને પોતાના મહિમાથી પરિપૂર્ણ છે. તેઓ પોતાની માયાથી બ્રહ્મા વગેરે રૂપો અને નામ ધારણ કરીને વિશ્વની રચના, સ્થિતિ અને સંહાર કરે છે. આ બધા કર્મો અને નામોથી તેમનું જ્ઞાન ક્યારેય આવૃત થતું નથી. શાસ્ત્રમાં ભગવાન જાણે જુદા જુદા સ્વરૂપવાળા થયા હોય એવું વર્ણન જોવા મળે છે, પરંતુ ખરેખર એવું નથી. બ્રહ્મા, વિષ્ણુ કે શિવના ઉપાસકો પણ તેમના અંતઃકરણમાં આત્મ સ્વરૂપે તેજ એક અને અદ્વિતીય ભગવાનને પ્રાપ્ત કરે છે. સચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, તમે અર્જુનના સખા છો. તમે યાદવ કુળમાં અવતાર ગ્રહણ કરીને પૃથ્વીનો દ્રોહ કરનારા રાજાઓનો નાશ કરી દીધો છે. તમારું પરાક્રમ અખંડ છે. વ્રજની ગોપીઓ અને દેવર્ષિ નારદ વગેરે તમારી પવિત્ર કીર્તિનું ગાન કર્યા કરે છે. ગોવિંદ, તમારા નામ ગુણ લીલાઓનું શ્રવણ કરવા માત્રથી જ જીવનું કલ્યાણ થઈ જાય છે. અમે બધા આપના સેવક છીએ. આપ કૃપા કરીને અમારી રક્ષા કરો. પુરુષોત્તમ, ભગવાનના અંગ, ઉપાંગો અને આયુધો વગેરેના વર્ણનનો ભગવાનમાં મન પરોવીને પવિત્રતાપૂર્વક જે મનુષ્ય પ્રાતઃકાળે પાઠ કરશે, તેમના હૃદયમાં રહેનારા બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનું તેમને જ્ઞાન થઈ જશે. સોનકજીએ કહ્યું. સુતજી, ભગવાન શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથા સંભળાવતા પાંચમા સ્કંદમાં રાજર્ષિ પરીક્ષિતને કહ્યું હતું કે ઋષિઓ, ગંધર્વો, નાગો, અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો અને દેવતાઓ આ સાતેયનો મળીને એક સૌરગણ હોય છે. અને તે સાતે દરેક મહિને બદલાતા રહે છે. તો આ દર મહિને બદલાતા બારે બાર ગણો તેમના સ્વામી ભગવાન સૂર્ય પાસે રહીને શું શું કાર્ય કરે છે અને તે બધાના નામ શું છે. સૂર્ય રૂપે પણ સ્વયં ભગવાન જ છે, તેથી તેમના વિષયમાં સાંભળવા અમે બહુ ઉત્સુક છીએ. તો કૃપા કરીને વિસ્તારપૂર્વક અમને કહો. સુતજીએ કહ્યું, સમસ્ત પ્રાણીઓના આત્મા ભગવાન શ્રી વિષ્ણુ જ છે. આ સમસ્ત વિશ્વ તંત્ર ભગવાન વિષ્ણુની અનાદિ અવિદ્યા શક્તિથી ચાલે છે. આ સર્વતંત્રના સંચાલક ભગવાન સૂર્ય છે, તે જ સમસ્ત લોકમાં ભ્રમણ કરે છે. વાસ્તવમાં સમસ્ત લોકના આત્મા અને આદિ કરતા એકમાત્ર શ્રી હરિ જ અંતર્યામી રૂપે સૂર્ય બનેલા છે. તેઓ જો કે એક જ છે, છતાં ઋષિઓએ તેમનું ઘણા રૂપોમાં વર્ણન કર્યું છે. તેઓ સમસ્ત વૈદિક ક્રિયાઓના મૂળ છે. સોનકજી, એક ભગવાન જ માયા દ્વારા કાળ દેશ યજ્ઞાદિ ક્રિયાઓ કરતા સ્ત્રુઓ વગેરે કરણો, યજ્ઞાદિ કાર્યો, સાકલ્ય વગેરે હોમવાના દ્રવ્યો, વેદ મંત્રો અને સ્વર્ગાદિ ફળરૂપે નવ પ્રકારના કહેવામાં આવે છે. અને તેઓ જ પોતાની માયા દ્વારા યજ્ઞાદિ કર્મ ચલાવે છે. આ ભગવાન પોતે જ સૂર્ય રૂપે કાલ સ્વરૂપ સ્વીકારીને ચૈત્ર વૈશાખ વગેરે જુદા જુદા બાર ગણોના રૂપમાં લોકતંત્રના નિર્વાહ માટે પર્યટન કરે છે. સોનકજી, દાતા નામના સૂર્ય, કૃતસ્થલી અપ્સરા, હેતિ રાક્ષસ, વાસુકી સર્પ, રથકૃત યક્ષ, પુલત્સ્ય ઋષિ અને તુંબુરુ ગંધર્વ આ ચૈત્ર માસમાં પોતપોતાનું કાર્ય સંપન્ન કરે છે. આર્યમાં સૂર્ય, પુલહ ઋષિ, અથોજા યક્ષ, પ્રહેતિ રાક્ષસ, પુંજીકસ્થલા અપ્સરા, નારદ ગંધર્વ અને કચ્છ નીર સર્પ આ વૈશાખ મહિનાના કાર્ય નિર્વાહક છે. મિત્ર સૂર્ય, અત્રિ ઋષિ, પૌરુષે રાક્ષસ, તક્ષક સર્પ, મેનકા અપ્સરા, હહા ગંધર્વ અને રથસ્વન યક્ષ આ જેઠ મહિનાના કાર્ય નિર્વાહક છે. અષાઢમાં વરુણ નામના સૂર્ય સાથે વશિષ્ઠ ઋષિ, રંભા અપ્સરા, સહજન્ય યક્ષ, ઉહુ ગંધર્વ, શુક્ર નાગ અને ચિત્રસ્વન રાક્ષસ પોતપોતાના કાર્યનું વહન કરે છે. શ્રાવણ મહિનામાં ઇન્દ્ર નામક સૂર્ય, વિશ્વાવસુ ગંધર્વ, શ્રોતા યક્ષ, એલાપત્ર નાગ, અંગિરા ઋષિ, પ્રમલોચા અપ્સરા અને વર્ય નામક રાક્ષસ પોતાનો કાર્યભાર સંભાળે છે. ભાદ્રપદાના સૂર્યનું નામ વિવસ્વાન છે. તેમની સાથે ઉગ્રસેન ગંધર્વ, વ્યાઘ્ર રાક્ષસ, આસારણ યક્ષ, ભૃગ ઋષિ, અનુમલોચા અપ્સરા અને શંખપાલ નાગ રહે છે. સોનકજી, માઘ મહિનામાં પુષા નામના સૂર્ય રહે છે. તેમની સાથે ધનંજય નાગ, વાત રાક્ષસ, સુષેણ ગંધર્વ, સુરુચિ યક્ષ, ધૃતાચી અપ્સરા અને ગૌતમ ઋષિ રહે છે. ફાગણ માસમાં પર્જન્ય નામના સૂર્યની સાથે ક્રતુ યક્ષ, વર્ચા રાક્ષસ, ભરદ્વાજ ઋષિ, સેનજીત અપ્સરા, વિશ્વ ગંધર્વ અને ઐરાવત સર્પ રહે છે. માઘસર મહિનાના સૂર્યનું નામ છે અંશુ. તેમની સાથે કશ્યપ ઋષિ, ક્ષર્ય યક્ષ, ઋતસેન ગંધર્વ, ઉર્વશી અપ્સરા, વિદુચ્છત્રુ રાક્ષસ અને મહાશંખ નાગ રહે છે. પોષ મહિનામાં ભગ નામના સૂર્યની સાથે સ્ફુર્જ રાક્ષસ, અરિષ્ટનેમી ગંધર્વ, ઓર્ણ યક્ષ, આયુ ઋષિ, પૂર્વચિત્તી અપ્સરા અને કર્કોટક નાગ રહે છે. આસો માસમાં ત્વષ્ટા સૂર્ય, જમદગ્નિ ઋષિ, કંબલ નાગ, તિલોતમાં અપ્સરા, બ્રહ્માપેત રાક્ષસ, સતજીત યજ્ઞ અને ધૃતરાષ્ટ્ર ગંધર્વનો કાર્યકાળ છે. કાર્તક મહિનામાં વિષ્ણુ નામના સૂર્ય, અશ્વતર નાગ, રંભા અપ્સરા, સૂર્યવર્ચા ગંધર્વ, સત્યજીત યક્ષ, વિશ્વામિત્ર ઋષિ અને મખાપેત રાક્ષસ પોતપોતાનું કાર્ય સંપન્ન કરે છે. શૌનકજી, તો બધા સૂર્યરૂપી ભગવાનની વિભૂતિઓ છે. જે લોકો આનો પ્રાતઃકાળે અને સાયંકાળે નિત્ય પાઠ કરે છે તેમના તમામ પાપો નષ્ટ થઈ જાય છે. આ સૂર્યદેવ પોતાના છ ગણોની સાથે બારે માસ સર્વત્ર વિચરતા રહે છે તથા લોક તથા પરલોકમાં વિવેક બુદ્ધિનો વિસ્તાર કરે છે. સૂર્ય ભગવાનના ગણોમાં ઋષિઓ તો સૂર્ય ભગવાનની ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના મંત્રો મંત્રો દ્વારા સ્તુતિ કરે છે અને ગંધર્વો તેમના સુયશનું ગાન કરે છે. અપ્સરાઓ આગળ આગળ નૃત્ય કરતી રહીને ચાલે છે. નાગો રસીની જેમ રથના તેમના રથને બાંધી રાખે છે. યક્ષો રથોનો સાજ સજાવે છે અને બળવાન રાક્ષસો રથને પાછળથી ધકેલે છે. આ સિવાય વાલખિલ્ય નામના 60,000 ઋષિ બ્રહ્મર્ષિઓ સૂર્ય તરફ મુખ રાખીને તેમની આગળ આગળ સ્તુતિ પાઠ કરતા ચાલે છે. આ પ્રમાણે અનાદિ અનંત અજન્મા ભગવાન શ્રી હરિજ દરેક કલ્પમાં પોતાના સ્વરૂપના 12 ભાગ કરીને લોકોનું પાલન પોષણ કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસાયામ સંહિતાયામ દ્વાદશ સ્કંધે આદિત્ય વિભુ વિવરણમ નામો નામે એકો એકાદશો અધ્યાય નામે એકાદશો અધ્યાય 12મા સ્કંધ અંતર્ગત આદિત્ય વિહુનું વિવરણ નામનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.